પછી તો પાકું થઈ ગયા, પછી તૂટે જ નહીં. અહીંથી ઉઠીએ છીએ ને દાદા, એટલે આમ કરીને ઉઠીએ છીએ. તમે એમ કહ્યું ઉઠો, પણ હું ગજા ગાજો એવો તો તમારે નીકળે જ નહીં. હું એવું ગજા નો તમે નીકાળ્યો તો એને હું તો કઈ ઘરે વાત છે, હું ગાયો તો તમારે નીકળે નહીં. એવું કામ છે કારણ તમે તમે જે ધાર્યું છે એ જ ગામ તમારે જવાનું છે, એ જ ગામમાં હું તમને દઈ જવા માંગુ છું. તો શીખી ગયા દાદા સુગંધ્યા, તમે તો તમારી રીતે જવા માંગો છો. આમ કઈ કઈ રીતે જવા માંગો છો? હું ગોળ ના લઈને જવાનું. દાદા એક થી બીજું બધા આવ્યા ને એટલે સુગંધ્યા તો શીખી ગયા કે મારા કિસ્સામાં ચંદન નો ટુકડો છે. આ સાહેબ હવે ના પાછા જાય કે ભાઈ ભલે કંકે નાખતા, પણ પાછું ત્યાં જેમકું કઈ નાખે. લખો ને બધા ઉપનિષદ લખવા તૈયાર, આખું વેદાંત ભરી લખાયા અત્યારે લખો ને તમે. એમને ઈઝી હશે પેલો કોમ્પ્લેક્સ હતા બધા. દાદા પણ ખરેખર તમે સાચે સાચું કહો છો, પણ આવા લખાયા છે 108 ઉપનિષદ છે, અલ્લો ઉપનિષદ લખાયું છે. અટલા નામનું 108 ઉપનિષદ તો છે જ જાણે આપણા પુરાણમાં અને આપણા શાસ્ત્રોમાં, પણ અલ્લો ઉપનિષદ લખાયું છે ને આ મુસ્લિમ ધર્મ ને અંગીકાર કરેલું. આ મુસ્લિમ ધર્મ કયું કયું નું ચમત્કાર છે? શું છે? હોય શકે નહીં આવું લખાયું છે. સચિવ નો ચમત્કાર, કયું નો ચમત્કાર? સત્યુગ નો ચમત્કાર હારો, કળિયુગ નો ચમત્કાર હારો. કળિયુગ નો હા, કળિયુગ માં મોક્ષ માર્ગ નો ચમત્કાર કેવો સરસ હોય. આઈ વિધાઉટ માય ગોડ. અરે માં એ તો ઘણા માણસો એવા છે કે આવું ચોખ્ખું ઇઝ ઇટ ફેક્ટ? તું સમજી લે ફેક્ટ છે એવું. મૂકે એવા છે આ લોકો કે ભાઈ એક અવતાર કાઢી ના, એક જ અવતાર, મારે બીજું તારો નહીં. અને એક અવતાર નહીં તો 50,000 સુધી ખા પી મજા કરી, અને 50,000 પછી પતિ નો મારે ખાતે કાઢ ચાલે. શું કે બ્રહ્મ ઉપદેશ? હે પેંગડે પગ અને બ્રહ્મ ઉપદેશ. હા એવું કે છે નહીં એ આ બધા બ્રહ્મ ઉપદેશ પેંગડે પછી ના ચાલે. આ બ્રહ્મ નો ઉપદેશ નહીં, અહીંયા આગળ કોઈ દાડો બ્રહ્મ નો ઉપદેશ આપવામાં આવતો નથી. બ્રહ્મ નો ઉપદેશ હંમેશા માણસ ને બ્રહ્મ બનાવે છે, ચિત્ત બ્રહ્મ બનાવે છે. શું કહ્યું? એટલે ઉપદેશ અહીં આપવામાં નહીં આવતો, આપણે પરબ્રહ્મ નો ઉપદેશ આપવામાં આવે. આ બ્રહ્મ ની જે વ્યાખ્યા થયેલી છે ને એ બરોબર નથી આપણે અહીંયા. તો દાદા એમાં એક શબ્દ વપરાય છે, હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ શબ્દ વપરાય છે જે કે હું 52 મંગળદાસ એટલું સમજી દઉં. એમાં આવી ગયું, એમાં બધું આવી ગયું. રાતે 2 વાગે બાર નું સકડાવે. એટલે કોણ હું અત્યારે? હું એટલે પણ હું તે હું કોણ અત્યારે? તું ઊંધો કોણ? પણ બોલ ને, હું બાવો. એટલે પણ બાવા હું આ બધા બહુ છે. તું કોણ ભાવો? કે હું 52 મંગળદાસ એટલે આપણું ઘર. એટલે આનો આ જ ભ્રમ. અને ત્યાં દાડ્યા 11 વાગી ગયા, બધા ઉઠ્યા કે છે કાકા નિરાતે સુઈ જાઓ. કાકા મચ્છરદાની ખસેડી અંદર સુઈ ગયા. પાલન કેવો સરસ. 11 વાગેલા મચ્છરદાની નથી મથરું કાકા દોડી પાઉં ફેરે ફેરે કરવા મળે. તો આપડે ગુસ્સે શું છે કાકા? આજે ખાધેલું છે, પીધેલું છે, ખાધી પીધેલું એને વ્યાધિ નથી. માથું દુખતું નથી, સારી દુખતું નથી, વ્યાધિ નથી. ઉપાધિ કોઈ બોલાવા આવ્યું નથી. ઉઠતા લોકો કે શું હોય છે એમને? આ શું છે કાકા? મેં ચિત્રમાં મળ્યું કાલે, આમ કરી દઈ પણ તાળો કહ્યું. અને નાની છોડીને તો અમુક ગામમાં જ જરૂર છે. એટલે હું અહીં પણ આવે બીજા ડોલ મારો ને અંતર અહી પલંગ માં પડાવો બેઠો દોડી છોડી સાહેબ ભગવાન શું કર્યું આપડે ભગવાન પૂછે સાહેબ હવે તમે ન્યાય કરી આલવાનો લોક તો કે છે શાના વિચાર કરું ના અમારા એવું કે છે ભગવાન તમે એવું કેશો ત્યાં હું કઈ કે એ તો એ છે બ્રહ્મ પણ અત્યારે બ્રહ્મા થયો છે શું કે છે બ્રહ્મ પણ અત્યારે બ્રહ્મા ની દિશામાં સર્જન કરવા મળી છે આવતા ભવન માટે સાહેબ આવા બ્રહ્મા થયા પછી એની શી દશા છે આવતો બહુ ભ્રમિત એ બ્રહ્મ એ બ્રહ્મા એ ને ભ્રમિત હું બ્રહ્મ બ્રહ્મા કોણ બાવો અને ભ્રમિત મંગળતા પરણે કરે અમને રંડા આવે ને રંડા ફોન કર્યો આમ કરે ને બધું ભલે પણ એમાંથી દાદા એક વસ્તુ ફલિત થાય છે કે દરેક ને આ ત્રણ હોય હું બાવન મંગળ હા એ હોય જ એ હોય જ અહીંયા છે ને જીવાત્મા અંતરાત્મા પરમાત્મા જીવ ઈશ્વર પરમેશ્વર અહીંયા તૈણા જ છે ત્યાં તૈણા છે બધે તૈણા જ છે અને ભગવાને ત્રણ લોક નો નાશ છે શું છે ત્રણ લોક હા અધોલોક મધ્ય લોક ને સુધી બરોબર થઈ ગયા ભગવાન માલિક શું કહ્યું બાર સરપ્લસ જગ્યા છે ત્યાં ના સરપ્લસ જગ્યા હોય તો ભગવાન જોડી દે વાત કોઈ સરપ્લસ જગ્યા નથી બાકી બ્રહ્મ બ્રહ્મા ને ભ્રમિત સમજી ગયું હા તું નો તું જ બ્રહ્મા અને તું નો તું ભ્રમિત કોઈ બાય વચ્ચે કોઈનું આંગુલી દીધે કે કોઈની હરી દખલ નથી તો એક માણસ મુંબઈમાં કે છે આ જણસે તે બહાર નીકળાય નહીં બા ત્યાં શું વાંધો છે હવે તો મોટર માંથી કંખી લેશ કે પણ આ ઇનામ તને લાગશે તને શું ખબર પડી આ ઇનામ તને લાગે કે તારું એટલું બધું ફોન ક્યાંથી હોય છે આ તો મહાપુંચર્ય નું કામ છે એને ઇનામ લાગે તારું પૂન ક્યાંથી આવ્યું છે તો જબરદસ્ત પૂંચારી હોય તેનો ઇનામ લાગે તારું પૂન ક્યાંથી હોય શું કહે ડકો દખલ કરી શકે એમ છે ને આ જગત માં કોઈ તમને લાખો લાખો આખું ગામ જ બદમાશોનું છે ત્યાં તમે સારી રીતે રહો ને બસ વટ ફેર રહો તમને કોઈ કશું ના કરે છે બધું જે કરે છે તમારી ભૂલનું જ પરિણામ છે જો તમારા ભૂલ નહીં હોય તો તમારું કોઈ નામ ના દઈ શકે કારણ સ્વતંત્ર છો ભગવાન પણ જેનો ઉપરી નથી એવા તમે ઉપરી તમારે બ્લન્ડર છે ને મિસ્ટેક શું કહે એ ઓછું જ ઉપરી અહીંયા ગયા પોલીસ ને પોલીસ ડખો કરીને આવે પોલીસ તમે છાપ્યું હોય તો પોલીસ રસ્તા ભેગો થાય તમે તમે છો કે લોકસત્તા વાળા બહુ આમાં છો આમ છો તેમ છો ત્યારે તમે કહો જાણતા થાય કરી લીધી એવું કર્યું નહીં એટલે આપણે કર્યો ગુનો કાર્ય કરી લેજે એટલે એની શક્તિ બધી વાપરશે શું કરશે તમને નુકસાન થોડા એના કરતા આપણે કહીએ ના હવે ભાઈ સહી નહીં કરી આ થઈ ગયું થઈ ગયું તો આમ જો આવું થાય એ કરશે તો ગુનો કરી રહ્યા માટે તમને ફરી પાછો ને આપણે ભાઈ પોલીસ ગાળો પાડીને આપણે આવ્યા હોય અહીં બેઠા હોય અને પોલીસ આવતા આપણે કોને મનમાં ઉપાધિ થાય પોલીસ ગાળો પાડીને આપણે અહીંયા આવ્યા આ બધા બેઠા છે અહીં પોલીસ બધાને કઈ દુઃખ થાય કોને થાય ઓછી થાય ત્યાં મારો વિચાર આવ્યો ઓકે ને એ તમારી ભૂલ તમને પકડશે માટે ભૂલ ના કરજો શું કહ્યું ભૂલ એટલી કોઈને દુઃખ ના આપે છે શું કહ્યું તમારે અપાય નહીં તો વધુ નથી, પણ દુઃખ તો ના છે. શું શું ભાઈ, ગમે તેવા સંજોગોમાં તમને દુઃખ આપે નહીં તો તમે કરી લેજો, કારણ કે આપેલા નું કાકું આવ્યું છે. તમને બે આપી જાય વખતે, બે આપવા કરી જાય તો તમે શું કરો? હવે જમા કરી દે, જમે કરી દે એમ તો. આપણે કીધું પેલા આપેલું છે, ત્યાંથી બે પાંચ નહીં કેમ આપતો, એક કેમ નહીં આવતો? માટે બે એટલે કઈક હિસાબ હશે. આજના ચોપડામાં નહીં દેખાતું, પણ આગળના ચોપડામાં છે, એટલે આપણે જમે કરી દેવાનો. એટલે આપણે કહીએ કે ભાઈ બહુ સારું છે, બા તમે કરાવ્યું ને, અમારે જોઈએ ને બધું. ભાઈ શું કહ્યું, નવું ના આવવું, નહીં તો ગમતું હોય ધીરવું પાંચ વખત. આપણને કોઈ ચા પાણી પાય તો તારા આપણે એને કેવું આવજો, તમે બધા પધારો મળતા બોલશો ને, એવું ધીરવું. અને આ ધીરવાનું શું અપમાન કરે, આપણો હિસાબ છે. આ એમને કહું છું, કોઈનું ડિસ્ટર્બન્સ નથી આ જગતમાં. એની અમે શોખો કહ્યું સારું, આ તો આપણે બહુ સારા થઈને કોઈ બીજા કરીએ તો કળિયુગમાં આપણે શું કરીશું? ના કળિયુગ બોલ, કળિયુગ યુગ યુગ અરે નહીં બોલ્યા, નિર્લેપ ને યુગ કેવો, અસંગ ને યુગ કેવો. શું કહ્યું, કોણ છો તમારી જાતને? જાતને તો જાણો, જાતની વેલ્યુ જાણો. ચલો મંગલદાસ ફર્યા કરે એ તમે કીધું સમજા, હું એ એબ્સોલ્યુટ એ સમજા, પણ બાવાનું સ્વરૂપ કેવું? કે છે મંગળદાસ ફર્યા કરે એ સમજાયું, હું એ એબ્સોલ્યુટ છે એ સમજાયું, પણ આ બાવાનું સ્વરૂપ કેવું છે એ સમજાવો. એવું છે ને, બાવાનું સ્વરૂપ ક્યાં જાય છે? કે જે આત્મા સન્મુખ થયા ને, આત્મા સન્મુખ થયા, આત્માના સન્મુખ જીવાત્માની દશાથી ખસી અને આત્મા સન્મુખ થયા છે, તે લોકો બાવાના સ્વરૂપ જાય છે. એટલે તે પછી એબ્સોલ્યુટ જાય છે. એટલે વચલું બાવાના આ સ્થિતિ છે, સ્થિતિ આ છે. બાવાની મહત્વતા છે, બીજા સામાન્ય માણસ ને બાવો તેમાં મહત્વતા હોય છે. શું એવી આના મહત્વતા જ વસલાની ઇનપર્સનલની, બરોબર? અને હંમેશા પર્સનલ થી મહત્વતા ઘટે. પર્સનલ નો અર્થ જ પોતાની મહત્વ ઘટાડવી, એનું નામ પર્સનલ. પોતાની કિંમત વધારા ફરે છે, ઊંધી કિંમત ઘટે. તેથી એમ કહે છે ને અમે લઘુત્તમ છીએ. જગત આખું જ્યાં ગુરુતમ થવા પડે છે તો અમે લઘુત્તમ છીએ. તે કશું કોઈ રેસ કોર્સ કે રેસના ઘોડે પર દોડવાનું કરવાનું પછી છે, બધા બધા દોડે છે આગળ આગળ, તો અમે જોઈએ છીએ કોણ પહેલો આવે છે અને એના મળશે. બીજા બધા બીજા નંબર નું ઓફી ઓફી જાય પણ કશું હાલે નહીં ને. તમે જે કીધું ને મહત્તા છે બીજાની ઇમ્પર્સનલ ની, એ કઈ મહત્તા? એ તો આત્મસન્મુખ થયું બરોબર, એ તો ટેમ્પરરી હોય છે, ક્ષણિક હોય છે. હા એવું નહીં, ટેમ્પરરી નહીં. આત્મસન્મુખ કોનું નામ કહેવાય? કે સન્મુખ થયા પછી કુદે નહીં, ત્યાં સુધી સન્મુખ કહેવાતું નથી. આ તો બધા અધ્યાત્મ લખે છે એટલું જ, અધ્યાત્મનો અત્યારે નહીં હોતો. આ તો એમની લોકભાષા છે. શું છે? અધ્યાત્મ નું પ્રવચન કર્યું. અરે પ્રવચન હોતું છે અધ્યાત્મ નું, એ તો અધ્યાત્મ તો આનાથી હોય, આપણે પ્રશ્નોત્તરી થી હોય. શું હોય? જેમ કૃષ્ણ ગીતાને પ્રશ્નોત્તરી રૂપે કહ્યું છે, પ્રવચન રૂપે નહીં, મારી રીતે પ્રશ્ન ઉતરી, બધા પ્રશ્નોત્તરી અધ્યાત્મ પ્રશ્નોત્તરી હોય, પ્રવચન ભાષણ હોય, ભાષણ તેને બધે આ પ્રવચન લોકો અધ્યાત્મ માં લઈ ગયા કે અધ્યાત્મ નું પ્રવચન છે. પછી આ કોણ ના પાડે ને, જે દેશમાં જે ભાષા ચાલે તે ભાષા આપણે ના બોલીએ તો આપણે માર થઈએ, ના થઈએ, કારણ વધુ વોટે વધુ વોટિંગ એમ નું. દાદા એને માટે શબ્દ વપરાય છે વ્યાખ્યાન, વ્યાખ્યાન વ્યાખ્યાઓની ખાણ ઉભી કરે ત્યાં, અને આખો સમજાવવા પ્રયત્ન કરે સમજ્યા વગર. આ સ્વાનુભવ હું કઉ છું, સ્વાનુભવ કઉ છું. એના માટે સ્પેશિયલ શબ્દ છે વ્યાખ્યાન, એટલે તેમાં વ્યાખ્યાઓની બધી ખાણ કરે, ઉભી કરે, બધી વ્યાખ્યાઓની ખાણ બધી ઉભી કરે. વ્યાખ્યાન નો અર્થ અધ્યાત્મ, એમને સમજાય આ વાત. વ્યાખ્યાન જે છે, વ્યાખ્યાન જે છે એ વસ્તુની વિશેષ સમજણ એ વ્યાખ્યાન છે. વસ્તુની વિશેષ સમજણ એ વ્યાખ્યાન, એ વ્યાખ્યાન છે. વસ્તુની વિશેષ સમજણ કોઈને સમજાવે, કોઈને સમજાવે, ઓહો પણ સમજ્યા વગર, અંડરલાઈન રીત સમજ્યા વગર, પોતે સમજ્યા વગર. ઉદાહરણ આપી સમજાવે વ્યાખ્યાન, ઉદાહરણ આપી અને સમજાવે વ્યાખ્યાન નથી, એમાં અધ્યાત્મ નથી આવતું. શું કહ્યું? જે ભાષા ચાલતી તે ભાષા હું બોલું છું. અત્યારે તમે સંયમી તમે કહેવાય, અને આ જૈન ના સાધુ સંયમ ના કહેવાય, એ ત્યાગી કહેવાય. પણ લોકો એને સંયમી કહે, તમને ત્યાગી નાખે, કારણ જેવું બોલે દેખે એવું બોલે ને, એને બોર્ડ છે. એને તમારે છે બોર્ડ? એનું કયું બોર્ડ છે? કપડાનું, એના પહેરવે, પછી અંદર જે નાતનો ચાલી જાય, ચાલે ચાલે ચાલી ચાલે ચાલે ચાલે ચાલે ના હોય. પ્રવચન જે છે ને, ખરેખર તો સંદીપ જ છું. હા, પણ તું ઘડી માં એમ કહું છું, મારે નહીં બીજ સંદીપ માય નિયમ કેનારો કોણ જુદો, નામ જુદું ને માય કેનારો જુદો, એટલે તું કોણ ખરેખર કોણ? ખરેખર તું કોણ? કોલેજ માં આવતું નથી? આવતું સંદીપ એવું જે બોલે છે એ કોણ છે? માય વોટ, એટલે વોટ ને તું જુદા એક નહીં. એક લક્ષ્મીચંદજી ડાક્ટરે કહ્યું કે ભાઈ આ નાડી જોઈને કે ખલાસ થઈ ગયા છે, એટલે લક્ષ્મીચંદજી જતા રહ્યા કે શું બીજું કઈ જતું રહ્યું? લક્ષ્મીચંદભાઈ ની નાડી જતી રહી, લક્ષ્મીચંદ આત્મા તો રહે છે. શું કે છે? એટલે લક્ષ્મીચંદ ની નાડી જતી રહી, પણ લક્ષ્મીચંદ નો આત્મા તો રહે છે જ. ના, લક્ષ્મીચંદ રહ્યા, અને મય કે પોતે હતો, જે હતો પોતે તે ચાલ્યો ગયો. લક્ષ્મીચંદ દેખાય ને આપણને, લોકો કે લક્ષ્મીચંદ બોધો, એટલે એ તો રહે છે, એ રહે છે, અને પોતે ચાલે જાય છે. એટલે તમે પોતે જુદા છો ને, આ સંદીપ જુદો છે. તમને સમજાયું? તો પોતે કોણ છો? આવે એનું રિયલાઇઝ કર્યું નથી? આ ઘડિયાળ રિયલાઇઝ કરીને લાયેલા ચાલુ છે કે નહીં? તે આનું રિયલાઇઝ નથી કર્યું? તમે પોતે કોણ છે રિયલાઇઝ નથી કર્યું? કર્યું છે પેલા, કરવું છે કે પાપડી ના ચલાવું, ઘરથી ના ચલાવું, તો રિયલાઈઝ કરી લાવો છો પોતાની જાતનું રિયલાઈઝ નહીં, એ ભૂલ નહીં, ભૂલ કરી, ભૂલ કરી તો આવડી બધી ભૂલ સીધી કરાવી દીધી ત્યાં અત્યાર સુધી. તમે તો આવી ભૂલો નહીં કરી નહીં. એટલે એ ભૂલ ભાગવાનું તને જ્ઞાન આપવા માંગે ખબર ને, એ ભૂલ ભાગે આપણે મૂળ છે તેનું ઠેકાણ નથી ને. અમતા નામ લઈ નામ ધારણ કરીને અમતા ફર્યા કરીએ, અમતે નામ જાતે પાડેલું છે એ પાછું તે પછી આવે અને પછી દેખાતું લોકોને ઓળખવાનું સાધન છે, બાકી બીજું કઈ વસ્તુ નથી અમારું. તો એટલે હું સંદીપ છું, ઇઝ ધી ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ, સ્ટ્રોંગ બિલીફ બે શીખીશન, તું છું જુદો અને બિલીફ તને બે કે હું સંદીપ છું. પછી આ બાઈ નું ભણી છું બીજી રોંગ બિલીફ, આ છોકરા નો ફાધર ત્રીજી રોંગ બિલીફ, હું મારા બાપ નો દીકરો છું ચોથી રોંગ બિલીફ, હું ધંધો કરું છું પાંચમી રોંગ બિલીફ. કેટલી રોંગ બિલીફ બેઠી સારી, વન મામો થયો, કાકો થયો, ભૂવો થયો, અસંખ્ય છે, અસંખ્ય છે. હું તો ઉભો અને હું ગોરો તે રંગ બિલીફ કે સાહેબ આપું છું. પછી એ રોંગ બિલીફ છે, તું ન હોય ગોરો, તું ના આવું. ગોરો તો ક્યારે કાળો પડી જાય કહેવાય નહી, કાળો ઉઘાડ ના થઈ જાય, પણ ગોરો કાળો છે અમે જોયેલા, કાળો ઉઘડે નહી, ગોરા કાળા થયેલા અમે જોયેલા. અમે શું આમાં આની અને પોતા પણ રાખીને શું કાઢવાનું છે, આગળ બગડી જે બગડી જાય. અમુક દહીએ દહીએ ચાર કલાક સુધી હાર રસ ગયું, અને હા શું દહી ના જેટલી શક્તિ ધરાવતું નથી આ. અને કે બિદ્દા ના આવ તો ગંધાય કે છે, અરે મારું ગંધા માણું કયું છે ને, ગંધે ઉઠે કે છે. નાવાના ઉપચાર માત્ર થી સારું છે, એના કરતા ગાયો કહે છે ને સારી નાતી અને હીરો થઈ નથી ગંધાતી. કારણ કે પાંચે વિષયો અનુભવતી નથી, શું કે છે તેની ગંધાય. આ તો પાંચે વિષય ભોગવે છે, એ આવું આવ્યું નહિ. એટલે કોને જ ઉગાડાયું છે રાખ ને, કોને અડાયું ફરક કેટલાક આવડી આવડી હોય ને. જો આ વિષય ને છોડી નહીં આ વાંક નો ફોટોગ્રાફ હોવો જોઈએ, એ આવી કેમેરા જો હોય આ વિષય ને છોડે નહીં. નાકમાં તે વાંદરાની ખાડી ગમે નહી, આમ તો ખોરાક ખોરા કર્યા આ દિવેલ દિવા પેલો આવે છે ને, પેલો સુગંધી બધી દિવેલ જેવી ચોપડ્યા પછી કશું જ નહીં પડે. અને પેલા ચોપડ્યા પછી હાથ દાળ બધું ઉછી ખરે નહીં, ઉછીકામાંથી અહીં કોનમાં ગાડેલું તો ઉછીકા લડી ગયું તો હાથ દાળ ઉછી ઉડે બાજુ અને કેવા બરાબર સાહી લોક નહી. અને જીભને તો કેટલા ચરાકા છે, અને આ દેહ ને એક ચામડી ઇફેક્ટ છે, ઉનાળા દાય પાછા મલમલ જેવો કપડો છે, ઓવરકોટ ને પોર કોટ ચિત્તી દખલ્યો ત્યાં કઈ ભેંસો ગાયો ને કોઈ ને વિચાર. વાંદરા વાંદરા આપણા જેવા જ છે વાંદરા, પણ એને છે મારે પૂછવું ન જોઈએ, પણ આમાંથી એ છે એટલે પૂછ્યું. મને માફ કરજો, મને એક નાનપણથી એક વિચાર આવ્યા જ કરે છે કે ઇંગ્લેન્ડમાં કડકડતી ઠંડી અમેરિકામાં ત્યાં સ્ત્રીઓ છે ખાલી બ્લાઉઝ પહેરે અને પુરુષો કોટ ઓવરકોટ મફલર બધું હજાર વસ્તુઓ પહેરે, તોય ધ્રુજતો હોય અને પેલા નહીં. પ્રકૃતિ આવો ભેદ કેમ પાડે? વિન્સ્ટન ચર્ચિલ આટલું પહેરતો તોય ધ્રુજતો નહીં, પ્રકૃતિ એ ભેદ નહીં પાડે. વાત તમારી કઈ કરી આગળ બ્લાઉઝ એ ફરી ફરે છે, અડધા હાથો ઉઘાડો હોય પ્રભોમાં મેં જોયું છે, અડધા હાથો ઉઘાડો હોય ફેશન જે મેં જોયેલું પાછું બહુ તો ભર નહીં આમને બહુ તો સંસ્કૃત કે મનુષ્યો સેન્સિટિવ અને સ્ત્રીઓ મને તો લાગે છે પછી બીજું જે હોય છે જો બીજું જે કોઈ હોય પણ મને તો આ લાગે નથી સમેટી લો નહીં લો કેટલું સારું છે પેલા તો એટલા બધા રોક ફરક સમેટે નહીં તાઇંદા ફરી અજા થાય કરી શાક બગાડશે બધું બગાડશે એને કઈ મરાય દે ને આપડે કઈ મારી ભૂલ છે તો ઉકેલ આવે ને પછી આખે રાખવું જવાનું ને પછી પાછી પંદર ઉકેલ આવી તમે પંદર ભૂલ કરી હતી બાથરૂમ આવી હતી ના એવું કઈ નહીં એની કઈ પડી નથી શું કર્યું તમે તાંતો ખર્ચશો નહીં તાંતો કરવા જેવો નથી આ જગતમાં આ બધું શબ્દમાં લખ્યું પણ સાધુ નો ઓળખ્યા વગર આપણે કરીએ તો સત્સંગ સત્સંગ કહેવાય જગત સાધુ કી પણ સાધુ નો ઓળખ્યા વગર આપણે સત્સંગ કરીએ સત્સંગ કહેવાય કાકા કે છે કે સાધુ ને તો કેવી રીતે ઓળખવો એટલા માટે તુલસીદાસે કેવું કહ્યું સાધુ ને કઈ રીતે ઓળખવો કે તુલસી આ સંસાર છે એની બોર્ડ મારવાથી સાધુ થાય છે એવું કહે તો વાઘરા બોર્ડ માં હોય છે એ નહીં એ બધા છે સબકો મિલકે લીએ જાય અને કિસ રૂપ મે નારાયણ મિલ જાય સાધુ અત્યારે તો આપણે લોઅર ભાષામાં એનો અર્થ કરવો જોઈએ બાકી મુખ્ય ભાષામાં તો આત્મા દશા સાધ એ સાધુ સાધુ એટલે અત્યારે આપણે લોઅર દશાના સાધુ કહીએ તો જેનામાં જેના જગતની ચીજોની બહુ પડેલી ના હોય એના ખાધા પૂરતી જ પડેલી હોય બીજો લોભી ના હોય અને જેના જેના બીજા કોઈ દુર્ગુણો ના હોય અભ્રમચર્યને વેધે તો સ્ત્રી સંબંધી મુક્ત હોય વિચારોથી ખરાબ વિચારોથી તો આપણે એને સાધુ કહેવાય શું બોલ એની એની સંગત કરી હોય ને તો અપરાધ તૂટે ને તો કેવી રીતે અપરાધ તૂટે સાધુ કરતા સજ્જનો સાધુ કરતા સજ્જનો પેલો તો બોર્ડ હેઠળ કોનું શું હોય બોર્ડ માં કદી ખાતો હોય ને કળિયુગમાં તો બોર્ડ નીચે વધારે કમાઈ ના રહે સમજણ પડે છે કોઈ વસ્તુ જાણવા મળે છે અત્યારે મન કેવું તારું છે મન મુશ્કેલ મુકા જાય પણ ગાંઠે જ નહીં ને કહ્યું ત્યાં પ્રશ્નોત્તરી હોય શું કહ્યું આ ગીતા પ્રશ્નોત્તરી જો હોય ગીતા છે પ્રશ્ન પછી વચલા સ્ટેશનો છે સ્ટેન્ડર્ડો તેમાં પ્રશ્નોત્તરી ના હોય ત્યાં આગળ છે તે શાસ્ત્ર નું વાંચન હોય એવું તે બધું હોય અને તેનું બધું વ્રત નિયમો હોય બધા, એટલે બધું જાતનું જરૂર ને, સ્ટેન્ડર્ડ ની જરૂર, ઉપર નું સ્ટેન્ડર્ડ ની જરૂર, આઉટ ઓફ સ્ટેન્ડર્ડ ની જરૂર. આઉટ ઓફ સ્ટેન્ડર્ડ એટલે તો મુક્ત થઈ ગયો, એમ બેઠા હશે એટલે એની ચિંતા ઉપાધિ કશું ના, ઉપાધિ માં ઉપાધિ ના રહે, જગત ની ઉપાધિ માં નિરુપાધિ. અહંકાર ખલાસ થઈ જાય તો પછી ઉપાધ મળે, અહંકાર ખલાસ થઈ ગયો એટલે બધું જ ખલાસ થઈ ગયું. મોટા મોટી વસ્તુ જ અહંકાર છે ને, અહંકાર મમતા મમતા ખલાસ થઈ જાય, બધું બધું બધું ખલાસ થઈ જાય. અહંકાર મમતા બધું ખલાસ થઈ જાય, એનું નામ વિજ્ઞાન. જે વિજ્ઞાન અહંકાર ને ઉમતારે ખરાબ કરી નાખે એનું નામ વિજ્ઞાન. પેલું દાદા પેલું જ્ઞાન પછી કાકા કે છે કે જ્યાં સુધી હું છે ત્યાં સુધી શુદ્ધાત્મા થવાતું નથી, હું નીકળી જાય તો શુદ્ધાત્મા થવાય. જ્યાં સુધી હું છે ત્યાં સુધી શુદ્ધાત્મા થવાતું નથી, ક્યારે થવાય? હું નીકળી જાય ત્યારે શુદ્ધાત્મા થવાય. હું શુદ્ધાત્મા તેવું બોલું છું ને, હું ના હોય તો દુનિયા ચાલે જ કેવી રીતે? એટલે શાસ્ત્રકારો કહ્યું, શાસ્ત્રકારો કહ્યું એક વાત કે જીવ માત્ર નું અસ્તિત્વ ભાન છે, કે અસ્તિત્વ નું હું છું એવું ભાન છે. જીવ માત્ર ને શું ભાન છે? હું છું. જીવ માત્ર ને ભાન છે પણ હું શું છું એ ભાન નથી, કે હું શું છું એ ભાન નથી. એ ભાન થાય તો પછી પૂર્ણત્વ તેની મહેરજ થાય છે. વસ્તુત્વ નું ભાન થાય, વસ્તુત્વ નું એટલે પૂર્ણત્વ નરસ થાય છે. એટલે આ જીવ દશા છે એ અસ્તિત્વ દશા છે, હું છું એટલું ભાન. અને પછી અંતરાત્મા દશા, જીવાત્મા અંતરાત્મા પરમાત્મા, અંતરાત્મા દશા એટલે શું? હું શું છું એનું ભાન થયું, હું શુદ્ધાત્મા થયું ભાન થવું જોઈએ. વાતો શબ્દ થી ના ચાલે, ભાન આવ્યા પછી જાય નહીં એનું નામ ભાન કહેવાય. રાતે દાડે ભૂલાય નહીં એનું નામ ભાન કહેવાય. અને પછી એ શુદ્ધાત્મા થયા પછી પરમાત્મા થયા કરે, રોજ રોજ વસ્તુ વસ્તુ પરમાત્મા થયા કરે. પોતે જ જીવાત્મા, પોતે જ અંતરાત્મા, પોતે જ પરમાત્મા થયા કરે. એના માટે માર્ગ કાઢેલા લોકો એ જાત જાતના. મહારાજ ની તો બહુ સારી ઈચ્છા હતી, મહારાજ નું હજુ તો બહુ જ છે. મહારાજ નું મહારાજ ની ભાવના એ કે લોકો આ કલયુગ ના લોકો બધા પામે, શાંતિ ને પામે, મુક્તિ પામે. મુક્તિ તો ઠીક છે, એ કહેવાની મુક્તિ, બાકી શાંતિ ને પામે. જો મુક્તિ તો આમ થાય નઈ, મુક્તિ કઈ હેલી વસ્તુ છે? કરોડ અવતાર થાય તો એ મુક્તિ રહી, એમ કઈ હેલી વસ્તુ? મુક્તિ માં વિક્ષેપ ને અજ્ઞાન, અજ્ઞાન જાય ત્યારે મુક્તિ થાય. મુક્તિ એટલે આપડે આપડે માનવું પડે, કેવું પડે કે ભાઈ આ આમ તો આ તો રસ્તે ચડાવવા માટે ભગવાન શ્રીમદ એમને કહેલું. પણ ચડ્યા લોકો તો મમતા ઘટે નહીં, જરાય જરાય ઘટે નહીં. શું કહ્યું? પણ તે તોય મમતા છે, તોય પણ આમ આખો મહારાજ મહારાજ કર્યા કે બસ તો બહુ થઈ ગયા. શું કહે? બરાબર છે, તો રહેવું જોઈએ. બરાબર છે કે મહારાજ મહારાજ કરે તો બહુ થઈ ગયું. આ કાળમાં બીજું ઊંધું ના પેઠું અને મહારાજ મહારાજ કરે બહુ થઈ ગયું, એટલા માટે બહુ સરસ રસ્તો કાઢ્યો. ભગવાન નું અખંડ રૂપી રાખ્યું, એના જેવું કથન કથન સાધન એક જ છે. વચનામૃત માં પહેલું જ લખ્યું છે કે ભગવાન માં અખંડ વૃત્તિ રાખે એને બીજું કઈ કરવા જેવું રહેતું જ નથી, અને અખંડ વૃત્તિ રાખે બહુ અઘરી વસ્તુ છે. અખંડ વૃત્તિ રાખે એટલે પણ મારું કહેવાનું કે ભગવાન માં અખંડ વૃત્તિ રાખી તો એ ભગત ને ભગવાન બે જુદા જ રહ્યા ને. એ તો રહેવાના જ, એ જુદા રહે તો આગળ મુક્તિ ના હોય ને. ભગવાન ક્યાં સુધી ઉપરી? આપડે રસ્તો ચડે, રસ્તો મળે ત્યાં સુધી ના ઉપરી ભગવાન. કે સ્વામી અને સેવક નો ભાવ તો રહેવાનો જ ને ઠેઠ સુધી. સ્વામી અને સેવક નો ભાવ તો ઠેઠ સુધી રહેવાનો ને. ના, એ સેવક સેવક સેવ્ય થવાનો. સેવક સેવ્ય થવાનો. ના, એ ભાવ રહે તો પછી દુનિયા દુનિયાનો અર્થ જ નહીં ને. કેટલા ભગવાન થાય? પછી કૃષ્ણ ભગવાન કેવા કે અમને કેવાય કે ભાભી ને કેવા કેટલા ભગવાન થાય? એવું છે નહી, કોઈ છે નહી. આ સ્વતંત્ર છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે આ બધું. આ વિજ્ઞાન થી ચાલે છે. વિજ્ઞાન થી ભૂત વિચાર અને જાતે જોઈને બોલો સર. કોઈ દાડો ખોટું ના પડે એવું, એક અક્ષર ખોટો ના પડે એવું. આ વિજ્ઞાન થી પૂછે. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. સર મને કહે, લોકો કહે ભગવાન કે ઉપર ઉપર તો બાપો એ નથી, બધે પિયારો આકાશમાં નથી, કોઈ જગ્યાએ હોતું હશે. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચરમાં છે. શું કહ્યું? તમારી મારી વચ્ચે ક્રિએચર બધા પાર વગર એની મય ભગવાન પહેલા છે. એ ક્રિએચરમાં જયારે દેખાય, ક્રિએચરમાં ભગવાન દેખાય ત્યારે આત્મવસ્તરો ભૂતે શું થાય? ક્રિએચરમાં ભગવાન દેખાય ત્યારે આત્મવસ્તરો ભૂતે થાય, ત્યાર પછી છુટકારો થાય. આપના સ્ટેન્ડર્ડ માટે એટલે જે છે તે એકાંતિક છે, ત્યાં તો ભગવાનની જરૂર છે. એકાંતિક જે છે એ સંપ્રદાય કહેવાય. સંપ્રદાય એટલે ભગવાન ને નાખ નક્કી કરવું પડે. ભગવાન છે તો બધું ચાલે, અને સંપ્રદાય ની બહાર નીકળ્યો અને એકાંત થયો એટલે ભગવાન નહીં. એકાંતિક બધા પછી ગુણાતીત થવું પડે. ગુણાતીત થાય ત્યારે બ્રહ્મ થાય. બ્રહ્મ થાય તો પર બ્રહ્મ સાક્ષાત્કાર થાય. એકાંતિક મટ્યા પછી ગુણાતીત થાય. ગુણાતીત થાય પછી બ્રહ્મ બ્રહ્મ થાય. બ્રહ્મ થાય પછી પર બ્રહ્મ નો સાક્ષાત્કાર. હા, પછી પર બ્રહ્મ આવે. એકાંતિક થયા, એકાંતિક થયા પછી ગુણાતીત થાય. એટલે રસ્તો છે, રસ્તે છે, ખોટું નથી. તો જ ગુણાતીત થાય, નહીં તો આ તો ગુણાતીત થવું એ રહેલી જેવી તેવી વાત છે. એકાંતિક થાય તો ગુણાતીત થાય. એક જ નિશાન નક્કી કર્યું હોય તેમાં જ જાય. બીજી બીજી નિશાન ધ્યાન ના દે ને અહીં તો એ નિશાન પાર આવે. નહીં તો આ નિશાન પકડી ગયું. આ નિશાન મહારાજે કહ્યું દોડિયા થઈ જશે. હું મહારાજ કહ્યું દોડિયા થઈ જશે. એટલે મારા અહીં સામે આવે ને મહારાજ ધ્યાન શીખાતું અહીંયા આવે છે. આ તો અહીંયા કોઈને જેનો જેનું જેને ના હોય સીતા તેને અહીં આવવાની છે. ક્યારે જો મારા સીતા છે તો શું આવું ધીર થયેલું હોય તેમાં અમારે ભત્રી તો પેલો ગુરુદેવ જી કે સ્વામી છે તેને મેં ના પાડેલી. કાકા પ્રગટ ને મેલી પરોખ ને ભજે જે પ્રાણી તપ તીરથ ને દેવ ને ડેર મન ને ચડે સ્મશાણી કે છે. શું કે છે? માટે પ્રગટ ને ભજે કે છે. એટલે મહારાજે ખરો રસ્તો જ પેદા શીખાડ્યો. બધા તમને કૃષ્ણ કૃષ્ણ કર્યા કરી અમે કૃષ્ણ ઓળખતો રહીને તો થયા નહીં. આજ કૃષ્ણ ભગવાન અત્યારે જે હોય તેને ભજને. બુદ્ધિ છે કેવી રીતે ચાલે છે કોને બનાવી બધી વાત અહીં છે. બુદ્ધિ નથી માટે. બુદ્ધિ હોય તો પૂરી વાત હોય નહીં. ચોક્કસ એકાંતિક બુદ્ધિ વાળી એકાંતિક. આ બધા લોકો ને કબૂલ થાય એવી વાત હોય. એકાંતિક થવું અઘરું છે ને. એકાંતિક થવું પણ અઘરું છે ને. એકાંતિક તો અઘરું જ ને. એકાંતિક તો કરવું પડે. બધું કરવું પડે. બુદ્ધિ હાથે અહંકાર હાથે બધું કરવું પડે એમને એ ભાંતિ, અને એકાંત કરવું ના પડે એમને એ થયા પડે. નક્કી કરેલો એક પ્લાનિંગ, પ્લાનિંગ એકાંતિક એટલે પ્લાનિંગ, પ્લાનિંગ નક્કી કરેલા ગોઠવણી પ્રમાણે ચાલુ, અને પોતાના પ્રશ્ન મજબૂત રાખવો. પ્રશ્ન માટે વિપક્ષી જોડે છે તે ભાંગડ થઈ જતો એ પણ પ્રશ્ન તૂટે એનો એકાંત પ્રસ્તુતિ રહી છું. પછી એટલે મારા તો બધું બહુ સુંદર ગોઠવણી થઈ છે, શિક્ષા કરતી મૂકી મેં તો માણસ શું શિક્ષા કરતી બોન જ નહીં વડવડા કરે એ શિક્ષા કરીને આધારે વડવા જ ના કરે. જીવન જીવાની કલા તો મહારાજને શીખાડી એ પ્રમાણે વર્તે એનો દુઃખી ના થાય, દુઃખ ઉભું ના થાય. દુઃખ તો આવે, દુઃખ તો આવે સંસાર ના, પણ ઉભું ના થાય, નવો ભો ના થાય. બીજું કયું શિક્ષાપત્ર વર્ષે ને તો દુઃખ નવું ઉભું ના કરે. આ શિક્ષાપત્ર ના વર્ષે જાય કરતા દુઃખ ઉભો કરે ના, એડ્રેસ થાય દુઃખ ઉભો કરે. કારણ કાયદો ગણતો નથી ને, શું કાયદો છે તે મારા જે શિક્ષાપત્ર બધા કાયદા શિકાયત કેવી રીતે વધશે અગા વાળા જે બધે આમ એમ ગુરુ નો દોષ ના જોઈશ. મારે તો પાંચમી ગાતી કે શું કે છે ગુરુદેવ જેમ શું હવા નીકળે આભાર થાય ગુરુ દોષ. મારે બધું શીખવાડ્યું બાકી મહારાજ એટલો બધો આશીર્વાદ આપી ગયા છે, ઘણો ઘણો સત્સંગ બહુ વધશે. કારણ મહારાજ અને એટલો ભાર બધો ઉપર ભગવાન જો કરે એનું બંધન થાય, કરે એને બંધન. મહારાજ ને તો પૂછતા હતા તમે કોની માળા ફેરો કૃષ્ણ જોયું છે, શું કહેતો તું પ્રગટે હું તું એટલે તું મારી ફેર તારો વરસાદ અનુભવ થઈ ગયો છે બધું અમે જ કરીએ છીએ. કાંક એકલું હતું ના કરે કાંક નહીં બે દિવસ મારા એટલે માનસિક ઊંઝા Thank you. ભગવાન મૂર્તિ ની પ્રસાદ માં અક્ષરધામ એટલે શું કે છે સરદમ ને ઓળખવું પડે.